શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 31મો સચ્ચિદાનંદ સ્વામી સ્તુતિ કરતા કહે છે, હે રુક્મિણી રમણ, હે રમણીય મુખારવિંદવાળા, હે શ્રીકૃષ્ણ, હે શંકર, બ્રહ્મા, ઇન્દ્રાદિ સર્વે દેવતાઓએ તથા મનુષ્યાદિકે વંદન કરેલા, હે સદ્ધર્મ તથા ભક્તિના પરમ આશ્રયરૂપ, હે શ્રોતા તથા વક્તા બંનેને પવિત્ર કરનારી કીર્તિવાળા, હે શ્રી દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો. હે અખિલ શક્તિઓના સ્વામી, તમે તમારા ભક્તજનોના સમુદાયનું અસુરો થકી રક્ષણ કરવા માટે ચારે હસ્તમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરો છો ને અહીં દ્વારિકાપુરીમાં નિત્ય વિરાજો છો એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો. કૌરવ સભામાં દુશાસન દ્વારા જ્યારે વસ્ત્રો ખેંચાયા ત્યારે દ્રુપદસુતા દ્રૌપદીએ તમારું મનથી માત્ર સ્મરણ કર્યું તેવામાં તમે તત્કાળ રુક્મિણીના પલંગને છોડીને દ્રૌપદી પાસે આવ્યા ને બહુ વસ્ત્રો પૂરીને તેમની લાજ રાખી હતી એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો. અનન્ય ભક્તિભાવથી પોતાનું સેવન કરનાર તે દ્રૌપદીના કૌરવ સભામાં દુશાસને કેશ ખેંચ્યા હતા તેને તમે સહન નહીં કરી શકવાથી તે કૌરવ સ્ત્રીઓના પતિઓને મરાવી તેમને વૈધવ્ય અપાવ્યું હતું એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો. દુર્યોધને પ્રેરીને મૂકેલા દુર્વાસા ઋષિના આગમનને કારણે વનમાં આપતકાળ અનુભવતા પાંડુપુત્રોનો ઉદ્ધાર કરવા ચરણમાં મોજડી ધારણ કર્યા વિના દ્રૌપદીના સ્મરણ માત્રથી તમે તત્કાળ વનમાં પધાર્યા હતા ને શાકનું એકમાત્ર પત્ર જમીને તેમની આપત્તિને હરી હતી એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો. સત્યભામાનો મનોરથ પૂર્ણ કરવા તમે દેવોએ સહિત દેવેન્દ્રને જીતીને સ્વર્ગમાંથી સત્યભામાએ માંગણી કરેલા કલ્પવૃક્ષને અહીં દ્વારિકાપુરીમાં લાવ્યા હતા એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો. હે દયાનિધિ, વૈરભાવથી પણ તમારી સામે કરડી દ્રષ્ટિથી જોતા, શસ્ત્રોથી તમને પ્રહાર કરતા તેમજ અનેક પ્રકારની ગાળો દેતા એવા દુષ્ટ પ્રકૃતિના દૈત્યોને પણ પોતાના વૈકુંઠ પદની પ્રાપ્તિ કરાવનારા એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો. હે ઈશ્વર, તમારી મૂર્તિના દર્શન કેવળ ધનાઢ્ય ભક્તો જ કરી શકે, નિર્ધન એવા રંક પુરુષોને તે દર્શન થતા નથી. તેથી નિષ્કિંચન ભક્તપ્રિય એવું જે તમારું નામ પહેલાં પ્રસિદ્ધ છે તે અત્યારે કહેવું મને યોગ્ય લાગતું નથી એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો. હે ઈશ્વર, તમે આ પૃથ્વી પર દૈત્યોના અંશરૂપ રાજાઓ તથા ગુરુઓ દ્વારા વિનાશના આરે લાવી મુકાયેલા એકાંતિક ધર્મ માર્ગનું રક્ષણ કરવા માટે અત્યારે મનુષ્ય શરીરધારી વિચરો છો એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો. હે ઈશ્વર, અંતરમાં ઉદ્ભવેલા કળિયુગના મળરૂપ કામક્રોધાદિ દોષોથી ભરપૂર મનુષ્યો તેમજ દૈત્યોથી તમે દૂર રહો છો, તેથી તમે ત્રિયુગ એવા નામથી પ્રસિદ્ધિને પામ્યા છો અને સંસારના તાપથી તપી ગયેલા અને તમારે શરણે આવેલા જીવાત્માઓના એક નાથ છો એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે સ્તુતિ કરી અતિશય પ્રેમના લીધે ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપમાં મનને લીન કરી સચ્ચિદાનંદ સ્વામી ત્રણ અવસ્થાથી પર થયા ને સમાધિ દશાને પામ્યા. એ સમયે ભક્તવત્સલ શ્રી દ્વારિકાધીશ ભગવાન સચ્ચિદાનંદ સ્વામીના હૃદયના અભિપ્રાયને જાણી અતિશય પ્રસન્ન થયા ને સ્વામીને પોતાનું પ્રગટ દર્શન આપ્યું. યદુકુળમાં પ્રગટ થયેલા શ્રીકૃષ્ણ ભગવાન મંદ મંદ હાસ્ય કરતા સંવત 1881ના મહાસુદ વિજયા એકાદશીની તિથિએ રાત્રિના ચોથા પહોરમાં સચ્ચિદાનંદ સ્વામીની સમીપે પધાર્યા. તેમાં પ્રથમ શ્રીકૃષ્ણ ભગવાન સચ્ચિદાનંદ સ્વામીના હૃદયમાં રુક્મિણીજી, સત્યભામા, અર્જુન, સાત્યકી અને ઉદ્ધવજીએ સહિત પ્રગટ થયા. તે સમયે પોતાના હૃદયકમળમાં આવિર્ભાવ પામેલા કોટી કોટી સૂર્યના પ્રકાશ કરતાં પણ અધિક કાંતિવાળા તેમજ દર્શન માત્રથી આશ્ચર્ય ઉપજાવતા શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન થયા તેથી સચ્ચિદાનંદ સ્વામી અતિશય આનંદને પામ્યા. હે રાજન, એ જ સમયે શ્રીકૃષ્ણ ભગવાન સ્વામીના હૃદયમાંથી અંતર્ધાન થયા તેથી સ્વામી સમાધિમાંથી જાગ્રત થયા અને નેત્રો ખોલ્યા તો પોતાની સમક્ષ પ્રત્યક્ષ ઉભેલા શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરવા લાગ્યા. તે સમયે શ્રીકૃષ્ણ ભગવાન આકાશમાં ઉદય પામેલા નવીન મેઘની સમાન શ્યામ શરીરથી શોભતા હતા. વીજળીની કાંતિ સમાન ચળકતા પીળા વસ્ત્રો તથા અનેક પ્રકારના અલંકારો ધારણ કર્યા હતા. મસ્તક ઉપર શોભાયમાન મુકુટ ધારણ કર્યો હતો. લાલ કમળના પત્રની સમાન વિશાળ નેત્રો શોભતા હતા. અનેક પ્રકારના મોતીઓ અને પુષ્પોના હારથી કંઠ શોભી રહ્યો હતો. મંદ મંદ હાસ્યથી શોભતા અને ચારે ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મને સ્પષ્ટપણે ધારણ કર્યા હતા. દિવ્ય આભૂષણો તથા વસ્ત્રોને ધારી રહેલા તેમજ એક હાથમાં કમળ અને બીજા હાથમાં વીંજણાને ધારી રહેલા સુંદર કાંતિવાળા લક્ષ્મીજી અતિશય પ્રેમના લીધે શ્રીકૃષ્ણનું દર્શન કરી રહ્યા હતા. તેવી જ રીતે સર્વે અંગોમાં દિવ્ય લાવણ્યતાથી શોભતા સત્યભામા પરમાત્માની સમીપે ઊભા રહીને સુવર્ણની જળઝારી હાથમાં ધારણ કરી કટાક્ષભરી દ્રષ્ટિથી ભગવાનનું દર્શન કરી રહ્યા હતા. જમણી બાજુએ ઉદ્ધવજી હાથમાં ચામર ધારણ કરી ભગવાન ઉપર ઢોળી રહ્યા હતા. પાછળના ભાગે ઉભેલા અર્જુનજી રાજાધિરાજની શોભાએ સંપન્ન શ્રીકૃષ્ણ ભગવાન ઉપર સુવર્ણના દંડવાળું વિશાળ શોભાયમાન છત્ર ધારણ કરી પ્રભુનું સન્માન કરી રહ્યા હતા. આવા પ્રકારની શોભા સંપત્તિવાળા શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરી સચ્ચિદાનંદ સ્વામી એકાએક દંડની માફક પૃથ્વી પર પડી નમસ્કાર કરવા લાગ્યા. હે રાજન, તે સમયે શ્રીકૃષ્ણ ભગવાને પોતાનો શંખ તથા સુદર્શન ચક્રનો ત્યાગ કરી અતિશય હર્ષથી રોમાંચિત થયેલા સચ્ચિદાનંદ સ્વામીને ઊભા કરી તત્કાળ ભેટી પડ્યા. સ્વામીના નેત્રોમાં પ્રેમના અશ્રુ ભરાયા હતા. 10 દિવસથી જેમણે જળ પણ પીધું ન હતું આવા સચ્ચિદાનંદ સ્વામી અંતરથી પરમાત્માનું સ્મરણ કરી રહ્યા હતા. અતિશય નિર્દય ગુગળી બ્રાહ્મણોએ સ્વામીને વિધિ પણ કરવા દીધો ન હતો. આવા સચ્ચિદાનંદ સ્વામીના મસ્તક, વક્ષસ્થળ અને ખભા ઉપર શ્રીકૃષ્ણ ભગવાને પોતાનો કરકમળ મૂકી પ્રેમના રંગે રંગાયેલા સ્વામી પ્રત્યે કહેવા લાગ્યા કે હે ભક્તરાજ, તમને ધન્ય છે. આજે હું તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું. તેથી તમારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન મારી પાસે માગો. સર્વે લોકમાં પૂજ્ય એવા તમને આ બ્રહ્માંડમાં ન આપવા યોગ્ય એવી કોઈ વસ્તુ નથી જે હું ન આપું. સર્વસ્વ આપવા યોગ્ય છે. આ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને પરમ સ્નેહથી વરદાન માગવાનું કહ્યું ત્યારે ભગવાનના હસ્તકમળનો સ્પર્શ થવાથી જેની ભૂખ અને તરસ શમી ગયા છે એવા સચ્ચિદાનંદ સ્વામીને ભગવાનની કરુણા અને શરણાગતની રક્ષા આદિ અનંત સદ્ગુણોના દર્શન થવાથી અંતરમાં પ્રેમ ઉભરાયો તેથી નેત્રમાં અશ્રુઓ વહેવા લાગ્યા અને સ્વામીનો કંઠ રૂંધાયો. બે હાથ જોડી નમસ્કાર કરી એકાંતિક ભક્ત સચ્ચિદાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યે કહેવા લાગ્યા. સ્વામી પ્રથમ સ્તુતિ કરતા કહે છે, હે અપાર કરુણાના સિંધુ, હે શ્રી દ્વારિકાધીશ, તમને મારા વારંવાર નમસ્કાર છે. હે મંગલમૂર્તિ, હે યાદવ વંશના આભૂષણ, હે નારાયણ, હે દેવ, તમને મારા નમસ્કાર. તમે આશ્રિત જનોના સમગ્ર પાપના સમૂહનો વિનાશ કરનારા છો. તમને ભક્તો બહુ જ વહાલા છે. તમે સકલ વિશ્વના કારણ છો. આ રુક્મિણી અને સત્યભામાનું સદાય રંજન કરનારા તમને હું નિત્ય નમસ્કાર કરું છું. પોતાના મિત્ર અર્જુનની ઈચ્છાઓને સદાય પૂર્ણ કરો છો. તમે વૃષ્ણિકુળમાં શ્રેષ્ઠ છો. સર્વના અંતર્યામી વિષ્ણુ છો. અનેક રાજકન્યાઓના પાણીગ્રહણ કરી તેઓના મનોરથો પૂર્ણ કરેલા છે. એવા હે શ્રી કૃષ્ણ ભગવાન, હું તમને વારંવાર નમસ્કાર કરું છું. તમે પૃથ્વીના ભારરૂપ કંસ, જરાસંધ આદિ રાજાઓ રૂપી દાવાનળનો વિનાશ કરનારા છો. ભાગવત ધર્મ અને ધર્મનિષ્ઠ સંતોનું સદાય પાલન કરો છો. સુદામા ભક્તના દારિદ્ર્યનો વિનાશ કરનારા છો. ઉદ્ધવજીને પ્રિય છો. એવા હે શ્રી કૃષ્ણ ભગવાન, હું તમને વારંવાર નમસ્કાર કરું છું. હે શ્રીમાન, હે મહારાજ, હે વૈકુંઠનાથ, હે દેવકીનંદન, હે ચક્રપાણી, હે દ્વારિકાના નાયક વાસુદેવ, હે રુક્મિણીના સ્વામીનાથ, તમે નિરંતર મારા ઉપર રાજી રહો. હે દયાનિધિ, ભક્તજનો ઉપર આવા પ્રકારની કરુણા તમારા વિશે જ નિત્ય વિરાજે છે, પરંતુ અન્યને વિશે આવી દયા સંભવી શકે નહીં. હે પ્રભુ, તમે મારો મનોરથ અત્યારે સફળ કર્યો છે. હું તમારા દર્શનથી અત્યારે પૂર્ણકામ થયો છું. હે ઈશ્વર, સર્વના આધાર એવા તમારા પ્રત્યક્ષ ચરણકમળને પામ્યો તો આનાથી બીજું અધિક હું તમારી પાસે શું માંગું? હે પ્રભુ, આમ હોવા છતાં મનમાં જે એક વસ્તુ માગવાની ઈચ્છા વર્તે છે તે આપવાની કૃપા કરો. ભક્તજનો ઉપર સતત કૃપા વરસાવનારા તમારા માટે કંઈ પણ આપવું અશક્ય નથી. તમે બધું જ આપી શકો છો. હે અચ્યુત, શ્રી નારાયણ મુનિ સ્વરૂપે વિચરતા આપની જ અત્યારે આજ્ઞા થઈ છે કે ત્યાગી તથા ગૃહસ્થોએ દ્વારિકાની યાત્રા અવશ્ય કરવી. તેમાં જે ધનવાન ભક્તો છે તેને તો એ આજ્ઞા પાળવી કઠિન નથી, પરંતુ નિર્ધનને માટે તો એ આજ્ઞા સર્વથા દુષ્કર છે. હે સ્વામીન, આ પૃથ્વી પર ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત જે સ્ત્રીધનના ત્યાગી સંતો છે તેમને તો એ તમારી આજ્ઞા પાળવી બહુ જ કઠિન છે. અત્યારે મને ગોમતી સ્નાન કરવા મળ્યું નથી, તપ્ત મુદ્રાઓ પણ ધારણ કરવા મળી નથી, અને અતિશય કષ્ટપ્રદ આપનું દર્શન માંડ અત્યારે થયું છે. હે ભગવાન, આવા દયા વગરના આ પ્રદેશમાં ઉદ્ધવ સંપ્રદાયના સંતોની યાત્રા કેમ થશે? અને યાત્રા કરવી એવી તમારી આજ્ઞાનું પાલન પણ કેમ થશે? મને તો એમ જણાય છે કે એ શક્ય નથી. માટે તમારા ચરણકમળનું સેવન કરનારા સંતોને જે પ્રકારે તમારું દર્શન થાય તેવી કૃપા કરો. આવી મારી અંતરની અભિલાષા સાથે આ મારી માંગણી છે. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે સચ્ચિદાનંદ સ્વામીએ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરીને જ્યારે માંગણી કરી ત્યારે ભક્તવત્સલ શ્રીકૃષ્ણ ભગવાન સચ્ચિદાનંદ સ્વામીને રાજી કરતા કહેવા લાગ્યા, હે સર્વના કલ્યાણકારી સંત, તમે જે પ્રાર્થના કરી છે તેને હું ચોક્કસ પૂર્ણ કરીશ. તેમાં તમારે જરાય સંશય કરવો નહીં. અને આ દ્વારિકાપુરીમાં તે ઉદ્ધવ સંપ્રદાયના સંતોને મારું દર્શન તો સોએ સો ઉપાયે પણ શક્ય નથી, એ સત્ય હકીકત છે. આ ક્ષેત્રમાં તો અતિશય નિર્દય અને ધનલોલુપ તીર્થવાસી ગુગળીજનો વસે છે. તે સર્વે મારા ભક્ત એવા ઉદ્ધવ સંપ્રદાયના સંતોનો દ્રોહ પણ કરે છે એ હું જાણું છું, તેથી હે મુનિ, વડતાલપુરમાં શ્રી લક્ષ્મીનારાયણ સ્વરૂપની જે મારી મૂર્તિ સ્થાપન કરવામાં આવી છે તે મૂર્તિમાં હું પ્રગટપણે આવીને મારું દર્શન આપીશ, જે પ્રકારે હું અહીં સર્વેને દર્શન આપું છું તે જ રીતે હવેથી વડતાલપુરમાં શ્રી લક્ષ્મીનારાયણ સ્વરૂપે રહીને સર્વેને મારું દર્શન આપીશ। ત્યાં મારા દર્શનથી સંતોને દ્વારિકાની યાત્રા વડતાલમાં જ સિદ્ધ થશે। આ મારા વચનમાં તમારે કોઈ સંશય કરવો નહીં, કારણ કે રુક્મિણીની સાથે હું જ્યાં પણ જઈને વસું છું ત્યાં જ દ્વારિકા ક્ષેત્ર સાથે વસે છે। હે મુનિ, તમે આજે જ પ્રયાણ કરો, હું તમારી સાથે જ અત્યારે ચાલું છું। હે રાજન, શ્રીકૃષ્ણ ભગવાન આ પ્રમાણે કહીને ત્યાં જ અંતર્ધાન થયા। તે સચ્ચિદાનંદ સ્વામી પણ આવું અદ્ભુત આશ્ચર્ય નિહાળી એક ક્ષણ તો અતિશય વિસ્મય પામી ગયા ને ત્યાં જ સ્થિરપણે ઊભા રહ્યા। હે રાજન, પછી સચ્ચિદાનંદ સ્વામીએ આવું આશ્ચર્ય નિહાળી મનમાં નક્કી કર્યું કે આ બધી મારા પ્રભુ શ્રીહરિની જ લીલા છે। પછી આ વૃત્તાંતને કોઈને પણ કહ્યા વિના તે બેટ દ્વારિકાથી નીકળી ચાલતા થયા। અતિશય ધીરજશાળી અને ભક્તિવાળા સચ્ચિદાનંદ સ્વામી ભગવાનના પ્રત્યક્ષ દર્શનથી આનંદ ઘેલા થયેલા માર્ગમાં શ્રી દ્વારિકેશ ભગવાનનું સ્મરણ કરતા ફરી ગોમતી તીરે આવ્યા। આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં સચ્ચિદાનંદ સ્વામીએ દ્વારિકાધીશની સ્તુતિ પ્રાર્થના કરી વરદાન મેળવ્યું એ નામે 31મો અધ્યાય પૂર્ણ થયો।